سورة نمبر 2 سورة بقرة. بسم الله الرحمن الرحيم. ألف لام ميم. شروع کرو چھو خوب جو موٹا مہربان نے بہو جو رحم والا اللہ نا نام تھی. ألف لام ميم. ذلك الكتاب لا ريب فيه هدى للمتقين. آ كتاب ایوی چھے جیما کوئی پن ریتنی شنکا نہ تھی کوئی پن ترنی شنکا نہ تھی نے تے گناہو تھی بچنا راو ماتے ساچو رستو بتاو ناری چھے. الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون. جو غيب ما ماني چه نا دیکھا تا ما ماني چه تتا نماز قائم کرے چه ને અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી અમારા માટે ખર્ચ કરે છે. ને એ રસૂલ જે કુરાન તારા પર ઉતારવામાં આવ્યું છે તથા જે ઇલાહી કિતાબો તારી પહેલા ઉતારવામાં આવી છે તેના ઉપર તેઓ ઈમાન લાવે છે ને કયામતના દિવસમાં પણ તેઓ પૂરેપૂરો વિશ્વાસ રાખે છે. એ જ લોકો પોતાના પાલનહારના આસાન રસ્તા ઉપર છે અને તેઓ જ કામયાબી મેળવનારા છે. બેશક જેઓ માનતા નથી યાની કે સમજ્યા છતાં માનતા નથી તું તેમને બીવરાવે કે ન બીવરાવે એ તેમના માટે બરાબર છે સરખું જ છે તેઓ હરગીઝ ઈમાન લાવશે નહીં. તેમના દિલો ઉપર તથા તેમના કાનો ઉપર અલ્લાહે મોહર મારી દીધી છે અને તેમની આંખો ઉપર પડદો છે ને તેમના માટે ઘણી મોટી સજા છે. અને લોકોમાંથી કેટલાક એવા છે જેઓ જાહેરમાં કહે છે કે અમે અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવ્યા છીએ તેને કબૂલ કરીએ છીએ જો કે ખરું જોતા તેઓ ઈમાન લાવ્યા નથી. આ આમ કરીને તેઓ અલ્લાહને તથા જેઓ ઈમાન લાવ્યા છે તેમને છેતરવા માંગે છે, પણ ખરું જોતા તેઓ પોતાના સિવાય બીજા કોઈને છેતરતા નથી, પણ તેમને તેનું ભાન નથી. તેમના દિલોમાં એક પ્રકારનો રોગ છે, તેથી અલ્લાહે તેમના તે રોગમાં વધારો કર્યો અને તેમના માટે દુઃખ આપતી સજા છે, કારણ કે તેઓ જૂઠું બોલતા હતા. અને જયારે તેમને કહેવામાં આવે છે કે જમીન ઉપર વેરભાવ ને દુશ્મની ફેલાવો નહીં, ત્યારે તેઓ કહે છે કે અમે તો લોકોમાં સિર્ફ સુલે ને શાંતિ કરાવનારા છીએ. ખબરદાર, બેશક એ જ લોકો વેરભાવ ને દુશ્મની ફેલાવનારા છે, પણ તેનું તેમને ભાન નથી. જયારે તેમને કહેવામાં આવે છે કે જેમ બીજા લોકો ઈમાન લાવ્યા છે તેમ તમે પણ ઈમાન લાવો, ત્યારે તેઓ કહે છે કે શું અમે એવી રીતે ઈમાન લાવીએ કે જેવી રીતે તે મૂર્ખાઓ ઈમાન લાવ્યા છે. ખબરદાર, એ લોકો પંડે ખુદ જ મૂર્ખ છે, પણ તેઓ જાણતા નથી. અને જયારે તેઓ ઈમાન લાવનારાઓની મુલાકાત કરે છે ત્યારે કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ, ને જયારે એકાંતમાં એકલામાં પોતાના શૈતાનોને મળે છે, યાની કે આડે રસ્તે દોરવનારા આગેવાનોને મળે છે, ત્યારે કહે છે કે ચોક્કસ જ અમે તો તમારી સાથે છીએ, અમે તો સિર્ફ તેઓની મજાક કરીએ છીએ. અલ્લાહ પણ તેમની મજાક કરે છે તથા તેમને તેમના બેધર્મીપણામાં બેધર્મીપણાની આડોડાઈમાં આંધળાઓની જેમ ભટકતા રહેવા દે છે. લોકો તે જ છે જેમણે ખોટો રસ્તો સાચા રસ્તાના બદલે વેચાતો લીધો છે. તેથી ન તો તેમના આ વેપારે તેમને નફો પહોંચાડ્યો છે અને ન તો તેઓ સાચો રસ્તો પામેલા છે મેળવેલા છે. તેમનો દાખલો તે માણસના જેવો છે, તેમની મિસાલ તેના જેવી છે કે જેણે આગ સળગાવી. પછી જયારે આગથી ચારે બાજુ અજવાળું થયું ત્યારે અલ્લાહે તેમની આંખોથી રોશની લઈ લીધી અને તેમને એવા એક અંધકારમાં છોડી દીધા, મૂકી દીધા કે જેથી હવે તેમને કાંઈ પણ સૂઝતું નથી. તેઓ બહેરા, ગુંગા અને આંધળા છે, તેથી તેઓ પાછા ફરશે નહીં, યાની કે તેઓ અધર્મપણાથી સાચા રસ્તા ઉપર પાછા ફરશે નહીં. અથવા તેમનો દાખલો ને મિસાલ આસમાન માંથી પડતા એવા એક ધોધમાર વરસાદના જેવો છે કે જેમાં અંધારું હોય તથા ગર્જના એવો અવાજ તથા વીજળી પણ. કડાકાઓનો અવાજ સાંભળી મોતના ડરથી તેઓ પોતાના કાનોમાં આંગળા ખોસી દે છે ને અલ્લાહ નાસ્તિકોને પોતાની તાકાતથી ઘેરી રાખે છે. એ સમય પાસે છે કે વીજળીના ચમકારા તેમની આંખોની રોશનીને છીનવી લઈ જાય. જ્યારે જ્યારે પણ તે વીજળી તેમને પ્રકાશને રોશની આપે છે ત્યારે ત્યારે તેમાં તેઓ ચાલી નીકળે છે અને તેમના ઉપર અંધકાર થઈ જતા તેઓ ઊભા રહી જાય છે અને જો અલ્લાહ ચાહતે તો તેમની સાંભળવાની તથા જોવાની તાકાત જરૂર છીનવી લેતે. બેશક અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ રાખનારો છે. લોકો, તમે તમારા પાલનહારની બંદગી કરો, ઈબાદત કરો જેણે તમને તથા જેઓ તમારી અગાઉ હતા તેમને પેદા કર્યા છે, કે કદાચ ને તમે متقی بنو، گناہ کی بچنارا بنو. زمین نے تمہارا ماتے بچھانو بناویو تتا آسمان نے ایک چھت انے جینے آسمان ماتی پانے اتاریو پچھی تے تھکی تمہاری روزی ماتے فڑو پیدا کریا ماتے جانے جو انے اللہ نا برابریا بناو نہیں اللہ نا شریک بناو نہیں અને અમોએ જે કુરાન અમારા બંદા ઉપર ઉતાર્યું છે તેમાં કદાચ ને તમને શંકા હોય કે તે અલ્લાહ તરફનું નથી તો તેના જેવું એક ચેપ્ટર એક પ્રકરણ તમે પણ રચી લાવો બનાવી લાવો અને અગર તમે સાચા હો તો અલ્લાહના સિવાય તમારા સાક્ષી અને ગવાહ લઈ આવો પછી જો તમે તેમ ન કરી શકો અને તમે તે કોઈ કાળે કરી શકશો નહીં તો તે આથી બીઓ કે જેનું બળતણ માંસો તથા પથ્થરો છે જે ખાસ કરીને નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે અને એ રસૂલ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા છે તથા સારા કામો કર્યા છે, નેક અમલો કર્યા છે. ખુશખબર આપ કે તેમના માટે બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જેની નીચે સૈન્ય નદીઓ વહે છે. જ્યારે જ્યારે પણ તેમને તેમાંથી ખાવાને માટે કોઈ ફળ આપવામાં આવશે, ત્યારે ત્યારે તેઓ કહેશે કે આના જેવા અમને પહેલા પણ મળી ચુક્યા છે. જો કે સાચી રીતે તો સિર્ફ તે દેખાવમાં જ તેના જેવા હતા, અને તેમના માટે એ બગીચાઓમાં પવિત્ર અને પાક બીબીઓ પણ હશે, અને તેઓ તેમાં હંમેશ માટે રહેનાર છે. બેશક અલ્લાહ એક મચ્છર જેવાનો અથવા તે કરતા વધારે નજીવા જીવડાનો દાખલો ને મિસાલ બયાન કરતા શરમાતો નથી. પછી તેઓ ઈમાન લાવ્યા છે, તેઓ તો જાણે છે કે તે મિસાલ તેઓના પાલનહાર તરફથી છે, તેમજ સાચી છે. પણ જેઓ માનતા નથી, તેઓ કહે છે કે આ દાખલાથી, આ મિસાલથી અલ્લાહનો શો મકસદ, અલ્લાહનો શો હેતુ છે? પણ અલ્લાહ એવા જ દાખલાઓથી ઘણાઓને આડે રસ્તે લઈ જાય છે, અને વળી ઘણાઓને તે થકી સાચા રસ્તે લઈ જાય છે. જેઓ અલ્લાહ સાથેનો કોલ કરાર કોન્ટ્રાક્ટ તેના નક્કી થયા પછી તોડી નાખે છે, અને જે વસ્તુઓ અલ્લાહે જોડવાને કહ્યું છે તેને કાપી નાખે છે, અને જમીન ઉપર ફસાદ કરતા રહે છે, તે જ લોકો નુકસાનમાં રહેનાર છે. અને શા આધારે તમે અલ્લાહનો ઇનકાર કરો છો? જ્યારે તમે જીવ વગરના હતા ત્યારે તેણે તમને જીવ આપ્યો, રૂહ આપી, પછી તમને મોત આપશે, અને ફરી પાછા બીજી વાર તમને જીવતા કરશે, પછી તમે તેની તરફ પાછા ફેરવવામાં આવશો. وهو بكل شيء عليم. રૂપે અલ્લાહ એ જ છે કે જેણે જમીનની બધી વસ્તુઓ તમારા માટે પેદા કરી, પછી આસમાન તરફ ધ્યાન આપ્યું, પછી તેમાંથી પૂરેપૂરા 7 આસમાનો બનાવ્યા અને તે બધી વસ્તુઓનો પૂરેપૂરો સંપૂર્ણ રીતે જાણનાર છે. અને એ રસૂલ, તારા પાલનહારે જ્યારે ફરિશ્તાઓને કહ્યું કે જમીન ઉપર હું મારો એક પ્રતિનિધિ નિમનાર છું, મુકરર કરનાર છું, ત્યારે તેમણે અરજ કરી કે શું તું એવા પ્રતિનિધિની નિમણૂકને મુકરર કરીશ કે જે તે જમીન ઉપર ફસાદને ખૂનરેજી કર્યા કરશે. જો કે ખરેખર તો અમારામાંથી જ પ્રતિનિધિ બનાવવો જોઈએ, કારણ કે અમે સાચા દિલથી તારા ગુણ ને સિફત ગાઈએ છીએ અને તારી પવિત્રતા પાકીઝગી બયાન કરીએ છીએ. અલ્લાહે કહ્યું કે બેશક જે હું જાણું છું તે તમે જાણતા નથી. અને આદમને બધા નામો શીખવ્યા, પછી તે નામો ફરિશ્તાઓ સામે રજૂ કરતા કહ્યું કે જો તમે તમારા દાવામાં સાચા હો તો તે વસ્તુઓના નામોની મને ખબર આપો. ફરિશ્તાઓએ અર્જ કરી કે તું પાક અને પાકીઝા છે, દરેક એકથી પાકો પાકીઝા છે, અમને તે જે શીખવ્યું છે તેથી વધારે અમને કઈ ઇલ્મ નથી. બેશક દરેક ઇલ્મનો, દરેક જ્ઞાનનો પૂરેપૂરો જાણનાર અને સાચા જૂઠાનો, સત્ય અસત્યનો ફેંસલો કરનાર તું જ છે. અલ્લાહે કહ્યું કે એ આદમ, તે વસ્તુઓના નામો તેમને બતાવી દે. પછી જ્યારે આદમે તે નામો ફરિશ્તાઓને બતાવી દીધા ત્યારે અલ્લાહે કહ્યું કે શું મેં તમને કહ્યું નહોતું કે બેશક હું જ આસમાનો તથા જમીનના છુપા ભેદોને છુપા રહસ્યોને જાણનાર છું. અને જે કઈ તમે જાહેર કરો છો તથા જે કઈ તમે છુપાવી રાખો છો તેનાથી પણ હું સારી રીતે વાકેફ ને જાણકાર છું. અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું કે આદમને સજદો કરો ત્યારે સર્વેએ સજદો કર્યો, બધાએ સજદો કર્યો સિવાય ઇબ્લીસે. તેણે અભિમાનથી ઘમંડથી ઇનકાર કર્યો અને તે નાફરમાનોમાંથી નો થઈ ગયો. અને અમોએ હુકમ કર્યો કે એ આદમ, તું અને તારી બીબી જન્નતમાં વાસ કરો, જન્નતમાં રહો અને તેમાં જ્યાંથી પણ તમારું મન ચાહે પેટ ભરીને ખાઓ, પણ આ ઝાડ પાસે જશો નહીં, નહીં તો તમે જુલમગારોમાંથી ના થઈ જશો. પછી શૈતાને તે બે ને તે ઝાડના ફળ ખાવા માટે લલચાવ્યા, જેથી તેણે જે હાલતમાં તેઓ હતા તે હાલતમાંથી તેમને કઢાવ્યા. અને અમે હુકમ કર્યો કે નીચે ઉતરી જાઓ, તમારામાંથી કેટલાકો કેટલાકોના દુશ્મન છે અને એક સમય સુધી જમીન પર જ તમારી જગ્યા અને જિંદગીનું સાધન રહેશે. પછી આદમે તેના પાલનહાર તરફથી દુઆ માંગવામાં થોડાક વાક્યો, થોડાક સેન્ટેન્સ શીખી લીધા, જેથી અલ્લાહે તેની તોબા કબૂલ કરી. બેશક તે મહાન તોબા કબૂલ કરનાર ને દયા કરનાર છે. અને અમોએ હુકમ કર્યો કે તમે બધા અહીંથી ઉતરી જાઓ, પછી મારા તરફથી તમને હિદાયત પહોંચશે જરૂર, પછી જે મારી હિદાયતને મુજબ ચાલશે, હિદાયતને ફોલો કરશે તેમને ન તો કાંઈ ડર રહેશે અને ન તો તેઓ ઉદાસ ને માયુસ થશે. અને જેમણે અમારી આયતોનો ઇનકાર કર્યો, અમારી નિશાનીનો ઇનકાર કર્યો તથા તેમને જુઠાવી, તેઓ જહન્નમવાસી છે. તેઓ હંમેશને માટે તેમાં જ રહેનાર છે. ઇસ્રાઇલની ઔલાદો, મારી તે બક્ષિસોને યાદ કરો કે જે મેં તમને અદા કરી હતી આપી હતી, અને પૂરો કરો મારા કોલ કરાર કોન્ટ્રાક્ટને, જેથી હું પૂરો કરું તમારા કરારને, અને દિયો તો સિર્ફ મારાથી જ. ઈમાન લાવો કુરાન ઉપર જે મેં ઉતાર્યું છે, ને જે તમારી પાસે છે તેની સચ્ચાઈ બતાવનાર છે, અને તમે સૌથી પહેલા તેનો ઇનકાર કરનારા બનો નહીં, તથા મારી આયતોના બદલામાં દુનિયાવી લાભ માટે ન જીવી અને થોડી બેકદરી કિંમત મેળવો નહીં, અને દીવો તો સિર્ફ મારાથી જ. અને સત્યને અસત્યની સાથે ભેળવી નાખો નહીં, સાચાને જૂઠ સાથે ન ભેળવો, અને સત્ય જાણી જોઈને સંતાડો નહીં. ને નમાઝ પડતા રહો તથા ઝકાત આપતા રહો, અને નમનારાઓ સાથે નમન કરો. શું તમે લોકોને તો નેકીના કામો કરવાનો હુકમ કરો છો અને પોતાને ભૂલી જાઓ છો? જો કે તમે પણ કિતાબ પડો છો, શું ત્યારે તમે એટલું પણ સમજતા નથી? الذين يقولون અને સબર ધીરજ તથા નમાઝ થકી અમારી મદદ માંગતા રહો ને બેશક તે એક ભારે કામ છે, સિવાય તે લોકોના માટે કે જેઓ નરમ છે, કે જેઓ પોતાના પાલનહારની મુલાકાતની તેમજ તેની તરફ પાછા રજૂ થવાની પાછા હાજર થવાની પૂરેપૂરી ખાતરી રાખે છે. એ ઇસરાયલની ઔલાદો, મારી તે બક્ષિશોને યાદ કરો કે જે મેં તમને અદા કરી હતી, તથા એ વાતને પણ યાદ કરો કે મેં તમને પૂરી દુનિયા ઉપર સરસાઈને બુલંદી આપી હતી. અને તે દિવસથી દીવો કે જે દિવસે કોઈ પણ માણસ બીજા કોઈ પણ માણસના બદલા તરીકે કોઈ પણ રીતે કામમાં આવશે નહીં, તેમજ કોઈની તેના માટે ભલામણ કે શફાત કબૂલ કરવામાં આવશે નહીં, તથા કોઈ પણ જાતનો બદલો તેની પાસેથી લેવામાં આવશે નહીં, ને કોઈ પણ જાતની મદદ તેમને કરવામાં આવશે નહીં. ને તે સમયને યાદ કરો જ્યારે અમોએ તમને ફિરોનીઓના હાથથી છુટકારો ને નજાત આપી. તેઓ તમને ખરાબ ને ભયંકર સજા કરતા હતા, તમારા દીકરાઓને કાપી નાખતા હતા તથા તમારી દીકરીઓને જીવતી રહેવા દેતા હતા, એટલા માટે કે તેમને કનિષ્ઠ બનાવે, અને તેમાં તમારા પાલનહાર તરફથી તમારા માટે ઘણી મોટી પરીક્ષા હતી. ને તે સમયને યાદ કરો જ્યારે અમોએ તમારા માટે દરિયાને ચીરી નાખ્યો, તેમાં તમને રસ્તો કરી આપ્યો, ને તેમ કરીને તમને ફિરોનીઓના હાથમાંથી દરિયા પાર ઉતારી છુટકારો આપ્યો, ને તમારા દેખતા દેખતા જ ફિરોનીઓને ડૂબાડી દીધા. તે પણ યાદ કરો જ્યારે અમોએ મૂસાને 40 રાતનો વાયદો આપી ટૂર પર બોલાવ્યા, પછી તમે તેની ગેરહાજરીમાં વાછરડાને ગાયના બચ્ચાને પૂજવા લાગ્યા, ઈબાદત કરવા લાગ્યા, ને તેમાં તમે જ ઝુલમગાર હતા. આ છતાંય તેના પછી અમોએ તમારાથી દરગુજર કરી જતું કર્યું કે કદાચ ને તમે શુકરને આભાર માનવા લાગો, ને તે સમયને યાદ કરો જયારે અમોએ મૂસાને તે કિતાબ યાની કે તૌરેત તથા ફુરકાન યાની કે સાચા અને જૂઠાનો ફેંસલો કરનાર કાનૂનો અદા કર્યા કે કદાચ ને તમે સાચા રસ્તે ચાલો. ને તે સમય ને યાદ કરો જયારે મૂસાએ પોતાની કૌમ ને કહ્યું કે એ મારી કૌમ, બેશક તમોએ વાછરડા ને પૂજી, ગાયના બચ્ચાની ઈબાદત કરી, હાથે કરી તમારા પોતા ઉપર જુલમ કર્યો છે. હવે તમારા પેદા કરનારની હુજૂરમાં તોબા કરો અને તમારા જ હાથે તમારા માના વાછરડા ને પૂજનારાઓને કતલ કરી નાખો. એ તમારા પેદા કરનાર પાસે તમારા હકમાં બહેતર છે. પછી તમારી તોબા અલ્લાહે સ્વીકારી કબૂલ કરી, બેશક તે મહાન તોબાનો કબૂલ કરનાર ને દયા કરનાર છે. ને જયારે તમોએ કહ્યું કે એ મૂસા, જ્યાં સુધી અમે અલ્લાહને અમારી આંખે જોઈ ન લઈએ, નરી આંખે જોઈ ન લઈએ, ત્યાં સુધી તારા પર કોઈ પણ હિસાબે ઈમાન લાવશું નહીં, હરગીજ ઈમાન લાવશું નહીં, ત્યારે તમારા દેખતા દેખતા જ તમને વીજળીએ પકડી પાડ્યા. પછી અમોએ તમારા આ મોત બાદ તમને પાછા જીવતા કર્યા કે કદાચ ને તમે અમારો આભાર ને શુકર માનો. وَمَا ظَلَمُونَا وَلَكِنْ كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ. અને અમોએ તમારા પર વાદળાનો છાંયડો કર્યો તથા તમારા માટે મન્ના તથા સલવા એ નામના ખાવાના ખોરાક ઉતાર્યા ને તમને હુકમ કર્યો કે જે સાત ચીજોની રોજી અમોએ તમને આપી છે તેમાંથી ખૂબ ખાઓ પીઓ ને આ છતાં તમે ઉપકાર ને અહેસાન માનનારા બન્યા નહીં. આમ કર્યાથી તમોએ અમારું કશું બગાડ્યું નહીં, બલકે તમોએ પોતાના જ ઉપર જુલ્મ કર્યો. ને તે સમયને યાદ કરો જયારે અમોએ કહ્યું કે આ શહેરમાં દાખલ થાઓ અને તેમાં જ્યાંથી જે કઈ ચાહો તે ખૂબ ખાઓ પીઓ અને આ દરવાજામાંથી સિદ્ધો કરતા તથા માફી માફી બોલતા ક્ષમા ક્ષમા બોલતા દાખલ થાઓ એટલે અમે તમારા ગુના માફ કરી દઈશું અને તમારામાંના જે સારા અમલ કરનારાઓ હશે તેમને જલ્દીથી પ્રગતિ અને તરક્કી આપીશું. પછી ઝાલિમોએ જે કઈ તેમને કહેવામાં આવ્યું હતું તેને જુદા જ બોલોમાં બદલી નાખ્યું. આથી અમોએ જેમને જુલ્મ કર્યો હતો તેમના ઉપર આસમાનમાંથી એક કહેર અને ગઝબ ઉતાર્યો, કારણ કે તેઓ નાફરમાની કરતા હતા. સમયને યાદ કરો જયારે મૂસાએ પોતાની કૌમ માટે પાણી માંગ્યું ત્યારે અમોએ કહ્યું કે આ પથ્થર ઉપર તારી લાકડી માર, તેમ કરવાથી તેમાંથી 12 ઝરણા ફૂટી નીકળ્યા. દરેક ટોળાએ દરેક ગિરોહે પોતપોતાની પીવાની જગ્યા ઓળખી કાઢી. પછી અમોએ હુકમ કર્યો કે અલ્લાહે તમને આપેલી રોજીમાંથી ખાઓ ને પીઓ ને ફિતનાખોર બની ઝગડાળુ બની જમીન ઉપર બુરાઈ કરતા ફરો નહીં. And there are only તે સમયને યાદ કરો જયારે તમોએ કહ્યું કે એ મૂસા, અમે એક જ રીતના ખોરાક ઉપર ક્યારે પણ સંતોષ ને ઇત્મિનાન પકડશું નહીં, સંતોષ માનીશું નહીં, માટે તું તારા પાલનહાર પાસે દુઆ કર કે જમીનમાંથી જે જે વસ્તુઓ પેદા થાય છે, જેવી કે શાકભાજી, કાકડી, ઘઉં, મસૂર, ડુંગળી વગેરે અમારા માટે પણ પેદા કરે. મૂસાએ કહ્યું કે શું તમે ઉમદા વસ્તુઓને સાધારણ વસ્તુઓથી બદલવા ચાહો છો? જો એમ હોય તો કોઈ શહેરમાં ઉતરી પડો કે જેથી જે વસ્તુઓનો તમે સવાલ કર્યો છે તે બેશક તમને ત્યાં મળશે, અને તેમના ઉપર આ નીચાપણું, હીણપત અને ગરીબાઈ, કંગાલિયત આવી પડી અને તેમણે હાથે કરીને પોતા ઉપર અલ્લાહનો ગઝબ અને કોપ માથે લઈ લીધો. આ એટલા માટે કે અલ્લાહની નિશાનીઓનો તેઓ ઇનકાર કરતા હતા અને નબીઓને નાહક કારણ વગરના કતલ કરી નાખતા હતા. વળી એટલા માટે કે તેઓ નાફરમાની કરતા હતા અને હદથી વધારે અત્યાચાર અને જુલમ કરતા હતા. બેશક જેઓ ઈમાન લાવ્યા છે અને જેઓ યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ તથા સાબેઈન યાની કે સિતારાઓને પૂજનારા છે, જે કોઈ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવશે તથા સારા કામ કરશે તો તેનો બદલો તેમના માટે તેમના પાલનહાર પાસે હશે જ, અને તેમને ન તો કઈ ડર રહેશે અને ન તો તેઓ ઉદાસ થશે. તે સમયને યાદ કરો જયારે અમોએ તમારી પાસેથી વચન લીધું હતું તથા સીના પહાડ તમારા માથા ઉપર ઊંચકી ધરી રાખ્યો ને હુકમ કર્યો, જે કઈ તૌરેતના હુકમો અમોએ તમને આપ્યા છે તેને મજબૂતીથી વળગી રહો, પકડી રાખો, અને જે તેમાં છે તે ધ્યાનમાં રાખો કે કદાચ ને તમે પરહેજગાર બનો, મુત્તકી બનો. આ પછી પણ તમે ફરી ગયા, પણ જો અલ્લાહની મહેરબાની તથા તેની દયા તમારા ઉપર ન હોત તો તમે ચોક્કસ જ નુકસાન ઉઠાવનારાઓમાંથી ના થઈ જતે. الخاسئين. અને તમારામાંથી જેઓ સપ્તમાં હદ બહાર ગયા, સપ્ત યાનિ કે શનિવારના દિવસે શિકાર ન કરવાના હુકમની ખિલાફવર્ઝી કરવાના કારણે તેનાથી હદ બહાર ગયા, તેમની શું હાલત થઈ તે તમે ચોક્કસ જ જાણી ચૂક્યા છો. આથી અમોએ તેમને કહ્યું કે તમે બે ઇજ્જત થતા વાંદરા બની જાઓ. પછી અમોએ આ બનાવ તેમના સાથીઓ તથા તેમની પાછળ આવનારાઓ માટે ધરારૂપ ને પરહેજગારો માટે મુત્તકીઓ માટે શિખામણ રૂપ બનાવ્યો, યાનિ કે બોધપાઠ સબક લેતો બનાવ્યો. તે સમયને યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે બેશક અલ્લાહ તમને એક ગાય ઝબા કરવાનો હુકમ કરે છે, ત્યારે તેઓએ કહ્યું કે શું તું અમારી મશ્કરી કરે છે? મૂસાએ કહ્યું કે અલ્લાહ ન કરે કે હું જાહિલો માંથી નો થઈ જાઉં, અજ્ઞાની માંથી નો થઈ જાઉં. તેઓએ કહ્યું કે તું તારા પાલનહારને અમારા માટે વિનંતી કર કે તે ગાય કેવી છે તે ખુલાસાથી અમારા માટે બયાન કરે. મૂસાએ કહ્યું કે બેશક અલ્લાહ કહે છે કે તે એક ગાય છે જે નથી ગરડી કે નથી જુવાન, પણ બે ની વચ્ચેની છે, જેથી તમને જે હુકમ આપવામાં આવે છે તેનું પાલન કરો. તો તેઓએ પાછું કહ્યું કે તારા પાલનહારને અમારા માટે વિનંતી કર કે તેનો રંગ કેવો છે, કલર કેવો છે તે અમોને સાફ સાફ જણાવી દે. મૂસાએ કહ્યું કે બેશક અલ્લાહ કહે છે કે તે ગાય એવા ઘેરા પીળા રંગની છે કે જોનારાઓને ખુશ કરી નાખે. તો તેઓએ પાછું ફરી પૂછ્યું કે તારા પાલનહારને અમારા માટે વિનંતી કર કે તે ખુલાસાથી બયાન કરે કે તે ગાય કેવી છે, બેશક તે ગાય ઓળખી કાઢવામાં અમે શંકા વાળા છીએ, ને બેશક જો અલ્લાહ ચાહશે તો અમે જરૂર સાચા રસ્તા ઉપર આવી જઈશું. ગાયે કહ્યું કે બેશક અલ્લાહ કહે છે કે તે ગાય એવી છે કે જેને જમીન ખેડવા અથવા ખેતરોને પાણી પાવા માટે હજી કામે લગાડી ન હોય, તેમજ સાચી તંદુરસ્ત અને ખામી વિનાની ખોળ ખાપણ વગરની હોય. આથી તેઓ બોલ્યા, હવે તે ઠીક ઠીક જણાવ્યું. પછી તેમણે તે ગાયને ઝઘા કરી, જો કે તેઓ આ કામ કરશે એવી આશા ન હતી. ને તે સમયને યાદ કરો જયારે તમોએ એક શખ્સને મારી નાખ્યો, પછી તેના ખૂનીના બાબતે તમે મતભેદ કર્યો, ને જે કાંઈ તમે સંતાડતા હતા તે તો અલ્લાહ જાહેર કરનાર હતો જ. પછી અમોએ કહ્યું કે આ ઝભે કરેલી ગાયનો એક ભાગ લઈને તેના શબ પર મારો, તેના મૂળદાર પર મારો, તેમ કરતા તે પાછી જીવતી થઈ ગઈ. એવી રીતે અલ્લાહ મોત પામેલાઓને પાછા જીવતા કરે છે અને તમને પોતાની નિશાનીઓ દેખાડે છે કે કદાચ ને તમે સમજો. તે બાદ તમારા દિલો પાછા સખત થઈ ગયા, કઠણ થઈ ગયા, છેવટે તે પથ્થર જેવા સખત થયા અથવા તેથી પણ વધારે સખત ને કઠણ. ને બેશક પથ્થરો માંથી કેટલાક એવા હોય છે કે જેમાંથી પાણીના ઝરણા ફૂટી નીકળે છે, ને બેશક તેમાંથી કેટલાક એવા હોય છે કે જે ફાટી જાય છે પછી તેમાંથી પણ પાણી નીકળે છે, ને બેશક તેમાંથી કેટલાક એવા પણ હોય છે કે અલ્લાહના ડરથી, અલ્લાહની બીકથી ગભરી પડે છે. અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ અજાણ નથી. મુસલમાનો, શું તમારી એવી ઈચ્છા છે કે તેઓ તમારું માને? જ્યારે તેઓ માંથીનું એક ટોળું ને ગીરો એવું પણ છે કે તે અલ્લાહનો બોલ સાંભળે છે, પછી તેઓ તેને સમજી ચૂક્યા બાદ પણ જાણી જોઈને તેમાં ફેરફાર કરી નાખે છે. Oh. تنقلون ولی جارے تیو مومنو ساتھ ملاقات کرے چھے ત્યારે કહે છે કે અમે ઈમાન લઈ આવ્યા છીએ પણ જ્યારે એકાંતમાં એકલામાં આપસમાં મળે છે ત્યારે કહે છે કે શું તમે તેમને તે વાતો કહી દો છો કે જે અલ્લાહે તમને જણાવી દીધી છે કે જેથી તેઓ તમારા પાલનહારની હુજુરમાં એ જ થકી તમારા ઉપર દલીલો કાયમ કરે શું તમે એટલું પણ સમજતા નથી શું તેઓ નથી જાણતા કે તેઓ જે કઈ સંતાડે છે તથા જે કઈ જાહેર કરે છે તે અલ્લાહ જાણે છે અને તેઓમાંથીના કેટલાક એવા અભણને જાહેર છે કે જેઓ કિતાબને સમજતા નથી તૌરેતને સમજતા નથી પણ આ કે તે તૌરેત તેમની ઈચ્છાઓ મુજબ છે અને આ તેઓની સિર્ફ એક અટકળ છે માટે અફસોસ છે તેમના માટે જેઓ કિતાબ પોતાના જ હાથે લખે છે ને પછી કહે છે કે આ અલ્લાહના તરફથી છે કે જેથી તેને થોડી કિંમતમાં વેચી શકે યાની કે થોડી કિંમતમાં પોતાના સ્વાર્થ માટે વેચી શકે વળી અફસોસ છે તેમના માટે કે જે તેમના હાથોએ લખ્યું અને અફસોસ છે તેમની તે વસ્તુ માટે કે જે તેઓ કમાય છે તેઓ કહે છે કે અમને તો ગણ્યા ગાંઠ્યા દિવસો સિવાય જહન્નમની આગ કોઈ કાળે અડકશે નહીં એ રસૂલ તું કહે કે શું તમોએ અલ્લાહ પાસેથી કોઈ વચન લઈ લીધું છે જો એમ હોય તો અલ્લાહ પોતાના વચનની ખિલાફ વચન વિરુદ્ધ કદી પણ વર્તશે નહીં અથવા શું તમે જાણ્યા સમજ્યા વગર અલ્લાહ વિરુદ્ધ વાતો ઘડી કાઢો છો બનાવી કાઢો છો જેમ જાણે કોઈ ખરાબ કમાઈ કરી અને તેને તેના ગુનાહોએ કેરી લીધો તો તેઓ જહન્નમ વાસીઓ છે, જેમાં તેઓ હંમેશ માટે રહેનાર છે. ને જેઓ ઈમાન લાવ્યા છે તથા સારા કામો કરે છે, નેક અમલો કરે છે, તેઓ જન્નત વાસીઓ છે, જેમાં તેઓ હંમેશ માટે રહેનાર છે. તે સમયને યાદ કરો જ્યારે અમોએ ઇસરાયલની ઔલાદો પાસેથી વચન લીધું કે તમે અલ્લાહ સિવાય બીજા કોઈની ઈબાદત કરશો નહીં, બીજા કોઈને પૂજશો નહીં, ને મા બાપની સાથે ભલાઈથી વર્તા રહેશો, ને સગાવાલા તથા યતીમો, અનાથો અને આધાર વગરનાઓ, મિસ્કીનો સાથે પણ, ને લોકો સાથે વિવેકથી નરમાશથી વાત કરો, ને નમાઝ પઢતા રહો તથા ઝકાત આપતા રહો. પણ પાછળથી તમારામાંના થોડાકો સિવાય બધા જ ફરી ગયા અને તમે મોઢું ફેરવો એ વાત છો.